મેં આખી જિંદગી એક વેપાર નહીં કર્યો. બાકી કશું જ કરેલી ઉપવાસ તો આ તબિયત બગડે સર બે ત્રણ દાડા બે દાડા ઉપવાસ એવું થઈ જાય. પણ અમને ઉપવાસ કરવા થાય નઈ. મારી પ્રગતિ કેટલી પ્રગતિ પણ આપડે શી જરૂર છે? આપડે આત્મા થઈ ગયા. આ બધું પરાયું પારકા દેશ નું અને તે ફોરેન ડિપાર્ટમેન્ટ આપડે થી પહોંચી રહ્યા એટલી બધી. તમે હમ જ નહીં પાડી આ ફોરેન ડિપાર્ટમેન્ટ છે એવું. હોમ નું હોમ, ફોરેન નું ફોરેન. પણ આ બધી ભાગે છે માટે અમને ભ્રમશીર લેવું તેથી તેથી આપણી ભાગે. નહીં તો આપણું તો આ પાંચ રાખીએ બધું આવી જાય. આવી જાય સંયમ પરિણામ રહે છે ને. હા અને આ લોકો જે સંયમ રાખે છે સંયમ ના કરે. એ તો એ વ્યવહાર સંયમ છે. શું છે વ્યવહારમાં લોકો દેખી શકે એવો લોકો કે આ સંયમ કર્યો છે. અને તમારો સાચો સંયમ છે પણ લોક ના કે તમને સંયમ. કારણ કે તમારો નિશ્ચય સંયમ છે. કેવું છે મોક્ષ નું કારણ નિશ્ચય સંયમ એ મોક્ષ નું કારણ. વ્યવહાર સંયમ એ સંસાર નું કારણ પુણ્ય માર્ગ. જરૂરિયાત કરતા અમુક ઓછું જ ખાવાનું કાયમ નું માટે. હા કાયમ માટે જમીલે બરોબર આવે એવું દીપક દીપક બધા જમીલે બરાબર. પછી દાદા શું લાગે જમીને ઉઠ્યા ને પછી આમ કલાક દોઢ કલાક પછી આમ કઈ ખાવાની ઈચ્છા થાય કે એમ થાય કે કઈક નાખીએ અંદર. આ ઉણોતરી કરીએ છીએ ને તો કલાક જમી લીધા ભાઈ કલાક બે કલાક પછી ખાવાની ઈચ્છા થયા કરે ભાઈ. એવું થાય કે અંદર કઈક નાખીએ એમ. જે મળે અત્યારે કઈ અહિયાં જરૂર નહીં પડે. ભીડામાં ને એટલે એવું લાગે નઈ. અહિયાં કોઈ ભીડો ખરો ને એટલે એવું કઈ વિચાર જ નહીં આવે. એકલો પડે એકલો ફાકો માં કઈ કામ એવું થાય. જમે એટલું આમ પડ્યું હોય ને તો પણ એકલો પડે તો અડે નહી. ટાઈમ વગર જે ખાય છે એ બધું તો અર્થ જ મિનિંગ દેતો. એ તો જીભ પછી પેલા એ તો અમારે બધી વસ્તુ આમ પડી હોય પણ અમે હરીએ ને પછી કલાક દોઢ કલાક પછી અડું કરો જબરા માણસ આપડે તો એમ બધું મૂકી રાખ્યો છે અડ્યું જ નહીં હાથ જ નાખો દાદા કઈ ના હોય ને તો ખાંડ કે ગોળ નો ફાકો મારી આવે બપોર કાઢી ને ટિકિટ ગઈ લે જમ્યા પછી તરત જ ગોળ નો ફાકો મારું કઈ ના આવજે છે કે આમ તો અડ્યા નહી મોડમ નાખ્યું એટલે પછી ઓટોમેટિકલ ચાલુ થઈ જાય છે જો અડશો નહીં તો બંધ તમારે એટલું નક્કી કરવાનું કે આપણે અડવું નથી તો ગાડું રાખે તમે નહીં તો પુતુલ નો સ્વભાવ તો આ જમવા બેહારીએ નહીં તો ભાત જરા મળશે ને તો લોકો દાળમાં હાથ ગાલે શાકમાં હાથ ગાળી ખા ખા બોલ ને વર વર કયા કરે મોટી ઘંટી હોય ને મેં ના એટલે ભાત આવતા સુધી બે રમ થવા માટે ના બેહાય જ નહીં દાળ માં અબાક મારે શાક લે ના હોય ચટણી ત્યારે ચોપડ ચોપડ કરાવે વગર કોમ લોકો જીભ ઉપર રંગ લગાવવા જઈ રહ્યા છે ને ઉપર ડોમર માર્યો હોય જીભ ઉપર તો હું વાત ગાલ ગાલ કરું પૂતગલ નો સ્વભાવ એવો છે એટલે આપડે આમાં નક્કી જ કરવાનું ખાલી એમ ના એમાં જો પેઠા તો પછી ચાર્જિંગ વધતું જાય છે આપણે નક્કી કર્યું હોય ધોરણ કે આટલું જ તો ગાડી ચાલ આટલા જ વખત મોડામાં કોઈ મૂકવું જ નહીં જો આ લોકો બધા પાન પાન ચાર ચાલતા મોડા મૂકવાની ટેવ ને તેને બધું પાન થાય કઈ પણ મોડા નાખે તારે ગાડું છે કઈક પણ મોડામાં હાલવું જોઈએ તો પાંચ વાર બંધ થઈ ગયા ને પૂછાવી જાય પછી મને ફોન હારું ફોન હારું પાછા પાંચ અવતાર કરવા જાય કઈ લો ને અહીંથી પાંચ ગણી મળી જાય બઉ ખોટું કે ના કહેવાય તો ખાધા પછી કશું નાખવું નાખવું ખાધા પછી કશું નાખવું ના નાખું છું કેટલાય વાત છે ચા કાયમ આમ બેલ કરવાનું એટલે એમાં બધું બેલેન્સ ના થાય ને પછી બધું બેલેન્સ ના થાય ને બધું જમવાનું બધું બેલેન્સ ના થાય ને શાક ના આવે છ રસ ખરા ને એ સંસારીઓ માટે છે જેને મહેનત કરવાની છે એના માટે છ રસ એના માટે બધા રસો નહી તો એક વસ્તુ બધા રસ છે જ હા લેક દરેક એક વસ્તુમાં બધા રસ છે જ અને એટલે આ તો મહેનત જયારે બહુ કરવાની છે બધા રસો આમ લેવા જોઈએ અત્યારે મહેનત કરવાની વાત નથી અને તે પોષણ આપવા માટે એક વસ્તુ બધા રસ હોય છે પોષણ આપવા માટે હોય કાયમ તો આંબેલ કરે છે પછી મારે કાયમ આંબેલ કરે છે રોટલી પાણી આપડે દાળ હોય તો કકડાટ મળે, દાળ બરોબર નથી થઈ. દાળ સાયન્ટિસ્ટો કહે છે ને કે 6 કલાક ની ઊંઘ હોવી જોઈએ. મરઘામ પૂછ્યા આવે ખરી જાગી જાય છે નથી આવતી ત્યાર પછી બેસે છે મેળો ચડે સાધેલા દારૂ થઈ જાય. દારૂ થઈને પછી એના કેપ ચડે પછી ઊંઘે પણ સપનો આવે. બીજું આવે રવિવારે ઊંઘ આવે છે. રવિવાર કર્યો હોય તો રાતે ઊંઘ આવે છે. પણ રવિવાર કર્યો હોય ને ઉપવાસ કર્યો હોય એ દિવસે રાતે 4-5 કલાક તો ઊંઘ આવે છે. એ સારી ઉપવાસ કર્યા ઊંઘ સારી આવે. એક વાયર થઈ જાય છે. ભાઈઓ મારા ખણી 9 લખો ના 9 લખા જપી નાખ્યા તો કઈ નથી થતું. અંદર નું તેજ નથી દેખાતું. અંદર થી કશું ના દેખાય. 9 લખા 9 લખા મારા આખો દિવસ ફેરફેરતા હોય પણ અંદર તો કઈ નથી સાચું. મારા કઈ નહીં પહોંચે નહી ને થોડું ઘણું પહોંચી પહોંચ્યું નહીં તો પહોંચે નહીં. દાદા કઈક તો ફેર પડતો હશે. કઈક ફેર તો પડે કે નહીં. નવકાર મંત્ર જપતા હોય 9 લાખ ના ના ના બિલકુલ 9 રૂપિયા લે તેના કરતા ઠીક છે. બિલકુલ 9 રૂપિયા લે તેના કરતા ઠીક છે. બરોબર તમારે ગાયત્રી હોય તો વધારે ગાયત્રી મારા ના ફેરો તારે બધું સત્ય જાણ છે. ચિંતા ઉપાધી કશું નહીં ના એવું કેમ કે તમે કહો એવું છે ને તમને ખબર ના હોય તેથી આપણે એવું ના કહી શકીએ એવું હું કહી શકું નહીં. તો તમે કહો એ તમને ખબર નથી એટલે તમારે એ તો ખબર કાઢી શકું ને આપણે કોણ છીએ તો ખબર કાઢી શકું. આપણને પોતાને ઓળખો તો બધું મળી રહે. પોતાને ઓળખો પોતાને કોઈ ઓળખતું નથી. પોતાનું ઓળખે તો કલ્યાણ થઈ જાય. હા ભાઈ, એ પોતાનું ઓળખીને બોલે છે એવું. એ મને કદું ખબર નથી. પોતાનું ઓળખીને બોલે સચી હશે ના થાય. ખતરો કરી દેલો કઈ ખરું બધું. અરે કોઈ કોઈ અવરું અવરું બોલે એનું શાંતિ રહેશે. ખતરો કરી દેલો ઝઘડો પતે નહીં. ઝઘડો પતે નહીં. જોવા જાવ તો ઝઘડા. હું ના દઉં. આશા રાખે કે આગલા રૂમ માં હારું છે. એ આશા વાળા આશા માં જીવે બધા. તાર ખોરાક સાથે 70 થઈ જાય. 70 થઈ જાય એટલે કાઢો આવે કે બહાર ઘર થોડું પડે ને. કેટલા વચ્ચે થોડું પડે નામ આપી દઉં લઈ લેલો નામ એટલે નાના મી કાઢે જાવ શું કાઢવાનું એમાં તો કેતરે આવું નામ પર જ વેપાર કર્યો. હિમતભેલા નામ પર જ વેપાર કર્યો. બીજું પોતાના નામ પર કશું ના કર્યું. હિંમતભેલા નામ પર બેંક બેલેન્સ બંગલા બંગલા બધું હિંમતભેલા નામ પર. ફ્લેટે હિંમતભેલા નામ પર. કાયમ ના થતો ડાયવર્ટ નહી લીધો તો થોડી મરી જાય ત્યારે શું કરીએ ત્યાં સુધી જમી એમ થઈ જાય. આપડે આપડે પાઠ ભજવાનો છે. કેટલા છોકરાઓ છે એવું નહીં. એ દ્રષ્ટિ ના કરી પેલી દ્રષ્ટિ કરી. આ દ્રષ્ટિ કરી તો સંસાર આ દ્રષ્ટિ કરી તો સંસાર ઉભો થશે. આ દ્રષ્ટિ કરી તો સંસાર ખરાબ થઈ જશે. વેર માંથી દુનિયા ઉભે એટલે વેર પેશન્ટ ના કોઈને સાથે કરવું ઉઠાવવું નહીં જરાક પણ. આપતો છે દ્રષ્ટિ બગડી ગઈ ત્યારે શું થાય. વ્યવસ્થિત કરે એ સાચું. વ્યવસ્થિત ના તાબામાં છે. મનુષ્ય ના તાબામાં છે નહીં. જો મનુષ્ય ના તાબામાં હોત ને તો આ લોકો મરે જ નહીં. કોઈ મુંબઈ ના ખાસ મરે નહીં. અહીં બધો સામાન મળે નહીં. ડાક્ટરો બાસ્ટરો બધા ભૂવા ગાગરિયા બધા ભગત અવિનાશભાઈ પૂછે છે કે શુક્લ ધ્યાન થવા માટે કઈ ઝડપી ઉપાય, શુક્લ ધ્યાન થવા માટે કોઈ ઝડપી ઉપાય? અવિનાશભાઈ ઝડપી ઉપાય તો દરિયા ઉપર દોટ મળે તો દરિયા ઉપર દોટ મૂકે ઝડપી ઉપાય બીજો ફિલ્મ ના જોઈએ તો ફિલ્મ ના શું કરીએ, જલ્દી કરશે ફિલ્મ ઉડી જશે અને ઉતાવળ કરવા ગયા ની એ થઈ ગઈ કાર્ટુન થઈ જાય પછી એની પર જેટલું બળ એટલે આપડે જે પાંચ ક્રિયાઓમાં તમે જેટલા સુસ્ત રીતે રહો એટલું જ છે તે સહજ થાય એટલું જલ્દી થઈ જાય એટલે આપડે પાંચ પાંચ આજ્ઞામાં જેટલા બરોબર ચુસ્ત રીતે રહ્યા એટલું જ પેલું સહજ થવા એવું છે. આપણે રહેવાનું નક્કી કરવાનું, ના રહેવાય તો ક્ષમા માંગવાની, ના રહે ક્ષમા માંગવું, ના રહેવાનું રહેવાનું નક્કી કરવાનું, બીજું કશું રહ્યા કે ના રહેવાનું છે નક્કી કરવાનું રહ્યા. બેન પૂછે છે, બેન પૂછે છે કે આત્મા છે? હા આત્મા છે, આત્મા છે અને તે અનુભવ માં આવી શકે એવો છે. જરા હિન્દીમાં, હિન્દી જ સમજાશે એમને, ગુજરાતી સમજે નહીં. આત્મા હૈ પર કે અનુભવ હો સકતા હૈ, આપકી અંદર ભી આત્મા હૈ, સબકે અંદર આત્મા હૈ, આત્મા કા એક્સેસ હોતા હૈ, જૈસા દેહ ભી હૈ એસા આત્મા ભી હૈ. वो जड़ है. क्या नाम है आपका? ललिता. ललिता, ललिता, ललिता तो आपका नाम है. खुद कौन है आप? खुद का बल नहीं गया, तो सेंटर का हो गया इससे. और मैं ललिता हूँ, वो तो आपका नाम है, वो तो हम कबूल करते हैं, मगर आप सचमुच खुद कौन है देख मालूम नहीं, वो रॉन्ग बिलीफ है. मैं ललिता हूँ क्योंकि आप सचमुच जानता नहीं है खुद कौन, जानता नहीं तो ये रॉन्ग बिलीफ है. लग गया सब लोग ने बोला कि आप ललिता है, आपने भी मान लिया कि मैं ललिता हूँ, ऐसा मान लिया. और ये मेरा धनी है, ये मेरा लड़का है, ये मेरा भाई है, वो सब रॉन्ग बिलीफ है. कितनी रॉन्ग बिलीफ बैठी है, कितनी रॉन्ग है. ठीक है सर, ये तो अगणित है, अनगिनत रिश्ते है, अगणित रिश्ता हो सके. हाँ ये रॉन्ग बिलीफ सब चले जाए तो राइट बिलीफ बैठे तो भगवान मिल जाता है. ઉધર આયેગા તેર મિલ જાયેગા આપકો આત્મા કા એક્સપિરિયન્સ ભી હો જાયેગા ફિર કાયમ કે લિયે શાંતિ રહેતા હૈ પરમાનન્ટ શાંતિ રહેતા હૈ આપકો શાંતિ નહીં દેતા કેટલા કલાક છે રહેતા હૈ 2 ઘંટા 3 ઘંટા સત્સંગ એસા કરને કા હૈ કે અપના કોણ હૈ કલા અભી તકે તલાશે નહીં ક્યાં નહીં બહુ તલાશ ક્યાં લેકિન અભી તક કુછ નહીં મિલા આત્મા દેખા છે એમનો આત્મા દેખ સકતા સચ્ચી વાત નહીં રિયલ સ્પીકિંગ નહીં રિલેટિવ સ્પીકિંગ કોઈ બાત કરના કરો તો સત્સંગી બાત કરો બેન નો પ્રશ્ન છે કે ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય આપણે કોણ છે ઓળખીએ આપણે ખુદ કોણ હે ઉસકા પહેચાન હો ગયા કે ભગવાન મિલ જાતા હૈ એ પહેચાન કેવી રીતે થાય વો ઇધર હી હોતા હૈ સબકો હુઆ હૈ સબકો હુઆ હૈ उनको भगवान मिल गया है ये विश्वास पर आओ जो ये ने कहते हैं वो विश्वास आओ जो ये ने इधर से आओ जो विश्वास होना चाहिए ना विश्वास में ना क्या कुछ को काम ही नहीं होता तो थोड़ा कुछ विश्वास आया तो इधर आया आप तुम नहीं तो विश्वास नहीं आया तो कैसे आया था વિશ્વાસ છે તેનો ઇધર તો વિશ્વાસ લાને કે જરૂર નથી કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન ઇધર કેશ બેંક હે તો વિશ્વાસ ક્યાં લાને કા હમ કેશ હી દેતા હૈ ને हम कैसे देता है टाइम नहीं छह महीना बारह महीना नहीं लगाता है फिर आओ इधर सत्संग में थोड़ा दिन आना चाहिए तो इसके तुम्हारी भूमिका तैयार होती है फिर हम देता है एक घंटे भी देते थे भगवान का पीछा भी हो जाता है फिर भगवान जाता है नहीं वो बैंक में क्या करता है कि अपने चेक देता है और इसके विश्वास तो है ना पैसा देता है ऐसी ऐसी ऐसी बैंक की माफक इधर है फिर विश्वास क्या करने का जिधर बैंक की माफक नहीं है वहाँ विश्वास करने का ઇધર તો ડેંકે હે ચાલો જય સચિદાન સચિદાન ચક્કર પર ગોઠવાના તો વિચાર ઘર પર બંધ થઈ જાય તો એક ચક્કર પર ગોઠવે એટલે વિચાર ઘર પર અને જ્યાં આગળ જ્યાં દુખતું હોય ને ત્યાં શ્વાસ ને ગોઠવે તો દુખતું મટી જાય ભયંકર રોગ થયો હોય તો શ્વાસ ને ગોઠવે તો એ રોગ ને દર્દ ઓછો બને આપડે અહીંયા આગળ છાતી માં દુખતું હોય તો છાતી માં ચિત રાખીએ એટલે શ્વાસ ત્રણ દેર ઉપર બીજી કઈ જાય નહીં બધું ભેગું થયું બધું મટાડી દે નહી હાર્ટફેલ નો દર્દ મટાડી દે બધું કરનાર હોય તો પાંચ દસ ઓગણસી ખેતસીભાઈ નરસિંહ ને ત્યાં વડાલા સવારે આત્મજ્યોતિ વિનાયક ભટક છે એક હી પિતા હૈ બનાને વાલા એક હી પિતા હૈ બનાને વાલા ભગવાન કહે દો ગોડ કહે દો કુછ ભી કહે દો જિસે ભગવાન કહે દો ગોડ કહે દો કુછ ભી કહે દો ક્યા હેતુ કે બનાયા ક્યા ફાયદા કે લિયે બનાયા ગલત બાત માં ચાલ રહી હૈ અંધેરે સબ ભટકતે જીતને નહીં બનાયા બોલતા હૈ કે બનાયા એસી દુનિયા ભટકતી હૈ ભગવાન ભગવાન ભગવાન એ બના કાઈ કા ફાયદે કે લીધે બનાવે ક્યાં ઉસકો ફાયદા સબ અંધે આદમી દૂસરે અંધે બોલતા હૈ કે ભગવાન ને બનાયા ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ આજ મુસ્લિમ લોગ બોલતા હૈ કે ખુદા ને બનાયા હિન્દુ લોગ બોલ રહે હૈ ભગવાન ને બનાયા વો બાત ઠીક હૈ વો આપકી દ્રષ્ટિ સે બરોબર ઠીક હૈ ફેક્ટ મેં રોંગ હૈ સબ બાત વાસ્તવિક વાસ્તવિક જાનને કા હો તો રોંગ હૈ વાસ્તવિક કિસી કો જાનને કી જરૂર હૈ નહીં વાસ્તવિક તો જાણે કે જરૂર નહીં ભેદ માલુમ હો જાય તો કામ હોતા ખતમ હો જ દેખો એ સબ આત્મજ્યોતિ લગ ગઈ હૈ તો કતના આનંદ મેં રહેતા હૈ ઓર ભક્ત કિસને બનાયા તો જાન લિયા ઇસ સબને ઓર ભગવાન પે ખોટા આરોપ કરતા હૈ ભગવાન ને બનાયા ભગવાન ને બનાયા ભી કહેંગે કાય કો બનાયા હૈ ક્યા કરને કે લિયે ભગવાન કિધર રહેતા હૈ ભગવાન તો સબ જને ઉપર રહેતા હૈ ભગવાન ઉપર નહીં ભગવાન તો સર્વત્ર હૈ ભગવાન તો સર્વત્ર હૈ વો એસા કુટા બતાતા હૈ ઓર ભટકાતા હૈ લોકો સર્વત્ર હૈ તો ફિર મંદિર કાય કો બનાયા ફિર મંદિર કાય કો બનાતા હૈ સર્વત્ર હૈ તો ભગવાન મંદિર કા રૂપ બનાતા હૈ સબ એક માતાજી મંદિર કા સબ બનાતા હૈ જીવ કો અપના આભાસ દિલાને કે લીએ નહીં તો જીવ કો આભાસ કૈસે હોગા આપ દેખીને જીવ કો આભાસ દિલાને કે લીએ ઉસકો મન કો સ્થિર કરને કે લીએ માયા કો રોકને કે લીએ તો મન કી મુક્તિ કો પ્રતિમૂર્તિ હૈ એસે હી ભટકતે હૈ ને ભટકાતે હૈ સબ ઓર આખા દિન વરી વરી વરી ઘણી વાર શાંતિ ને ક્યાં કરે છે શાંતિ ને દુનિયા માં કિસી કો નહીં જીવ ધારી કો ખરીદ ધારી ભગવાન ભગવાન ગીતે રહેતા વો ભી જાણતા નહીં વો બોલતા હૈ કે ઉપર રહેતા હૈ વો સબ જગહ પર હૈ સબ જગહ પર રહેતા હૈ તો મંદિર કી ક્યા જરૂર હૈ ઓર ઇસમે ભી ભગવાન હૈ ઇસમે ભી ભગવાન હૈ અરે ભાઈ વાત થોડે થોડે સમજ નહીં સમજો તો છોડ દો વાત સબ જગહ પર ભગવાન એસા કિતના આદમી બોલતા હૈ ઓર આદમી ઇનકે પીછે સમજતા હૈ એસે બિચારે કો હેરાન હેરાન હો જાતા હૈ સચ્ચી વાલે બાતે મારે સચ્ચી બાત માં ક્યા હૈ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર હે સચ્ચી બાત નોટ ઇન ક્રિએચર આપકો પસંદ આયા હે બાત મે ગીતા મે લિખા હૈ ગીતા મે લિખા હૈ સારા સંસાર મેરે મે વ્યાપ્ત હૈ અરે મેરે મે કોણ કોણ બોલતા હૈ ભાઈ જો ક્રિએટર હૈ ઉસકા કોઈ નામ થોડી હૈ ઉસકા વો તો ઉસકા નામ નહીં હૈ વો હી નો નેમ વો હી પર કોણ બોલતા હૈ ક્યા નામ હૈ ઇનકા ઇનકા નામ ક્યા હૈ ગીતા મેં તો કૃષ્ણ હૈ કૌન હૈ ગીતા ગીતા મેં તો કૃષ્ણ યોગેશ્વર હૈ હા કૃષ્ણ ભગવાન બોલા હૈ ઓર મહાવીર ભગવાન ભી એસા બોલતા હૈ ઓર વો ભી ભગવાન બોલતા હૈ સબ ભગવાન બોલતા હૈ કે મેરી અંદર હૈ વો મેરી ક્યા ચીજ હૈ ઓર હમ ક્યા ચીજ હૈ ઇસકે માલુમ નહીં ઓર એ ફોટા વાલા ભગવાન કો ઉસે કૃષ્ણ માન લિયા કે કૃષ્ણ નહીં ફોટા વાલા તો દુનિયા ને માર દે તો જી કહા કે મેરી આપ ફોટો તો દુનિયા ને માન લે લેકિન ઉન્હોને તો નહીં માના થા ના ઇનવિઝિબલ હૈ કૃષ્ણ ભગવાન ને ક્યા કહ્યા ઓર સમજ સમજમાં ક્યા આયા ઉસ બાતે સમજ માં નહીં આતી કે આદમી કો ઐસા સમજ માં આતી તો ચિંતા કૈસી ક્યું હોતી હૈ વરિષ્ઠ ક્યું હોતા હૈ ઇતની બધી વાત ગલે સમજ માં નહીં આઈ એક બાલ જીતની વાત સમજ માં નહીં આતી ઓર ગીતા પડતા હૈ સબ લોગ ઇસ વાત સે ગલત વાત હૈ બધી સે તો ક્યા કરે ફિર ઉનકો સચ્ચી વાત મિલે નહીં ફિર કહાં તક જૈસા મિલે મિલતી હૈ તો ભી ભરોસા નહીં આતા દાદા હૈ મિલતી હૈ તો ભરોસા આતા નહીં ના પહેલે કી સમજ સે નહીં મિલે હી નહીં કહાં સે મિલે સચ્ચી વાત કહાં તક મિલતી હૈ તો ભી ભરોસા નહીં આતા વો કદે મિલે સત્ય કો તો કહાં સે લાવે સચ્ચી વાત ઇસ સબ ગલત વાત ચાલી હૈ ભગવાન તો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ ક્રિએચર કે અંદર બેઠા હૈ ઇસકે અંદર નહીં ઇસને સમજ આયા નહીં તો કૃષ્ણ ભગવાન કી ગીતા સમજ ગયા કૃષ્ણ ભગવાન ગીતા સમજના ચાહીએ નેટિવ પ્લેસ આપકા હરિયાણા હરિયાણા હરિયાણા ગુરુ મંદિર કેસે ગુરુ अब कृष्ण भगवान का मन दर्शन नहीं करता है इष्ट शंकर से कैसे इष्ट शंकर से शंकर भगवान अपना इष्ट देव छे कृष्ण भगवान ने और शंकर शंकर और कृष्ण को झगड़ा है वो ठीक है वो सब एक ही है रूप एक ही है मान करे राम कृष्ण सब एक ही है मन के लिए तो एक ही मानना पड़ता है कि आदमी संसार में कितना है एक स्त्री एक पति को वर्णन करती है ऐसा देवता बहुत आत्मा को उसी का रूप के अंदर શંકર કા સ્વરૂપ નહીં સમજા સબ એસા હો ગયા નહીં શંકર કા સ્વરૂપ તો સમજને કે જરૂર હૈ વો સ્વરૂપ હૈ નહીં નામ હૈ મહાદેવ સ્વરૂપ જો સમજ જાઓ ને वो तो कल्याण स्वरूप है, मोक्ष स्वरूप है, मगर उनकी बात समझ में नहीं आती, फिर बीच में तीर फोड़ता है। दर्शन वर्शन दिया था कर शिव जी ने, शंकर ने स्वरूप दर्शन वर्शन दिया के होते हैं, मिला नहीं कभी, कभी मिला नहीं, मिल जाएंगे फिर यहाँ क्यों रहेंगे, शंकर ही मिल जाएंगे, शंकर जब मिल जाए तो फिर यहाँ क्यों रहेंगे, शंकर जो मिल जाए तो यहाँ क्यों रहेंगे, कहना मिला था नहीं शंकर शंकर का स्वरूप ही नहीं समझते, और वो लिंग है ना उधर ऐसे ऐसे दर्शन करता है, शंकर का दर्शन हो जाए उन्हें तो काम हो जाए, तो आपका गुरु को ले आओ इधर, हम गुरु को दर्शन करा देता है, गुरु को ले आओ इधर दर्शन करा, महान आत्मा होकर एक हर महान आत्मा एक महान आत्मा को जोड़कर आप सब महान आत्मा है, और फिर एक महान आत्मा के संग आपको ऐसा नहीं बोलना, सबको इच्छा होती है भगवान का कृष्ण का, अरे शिव का दर्शन करने का, सबको इच्छा होती है, वो गुरु की भी दर्शन के दरे के दरे की हरे की होती है, तो आपने मरी जिए तो होती है, तो हो जाए तुम ये दिन के क्या भरोसा, गुरु मिल गए तो सब कुछ मिल गया, उनके कृपा से जरूर होगी, संत समाज का मरी मिलन सोची तो लग रहा है, संत मिल जाते हैं तो भगवान की कृपा, गुरु को बोल देना क्या भाई हमारा वो कभी टूट जाए तो हम क्या करेगा, आपको अभी अभी दे दो, कहीं कृपा कर दो, नहीं करे दूसरा गुरु के पास जाओ, गुरु एक ही दिया जाता है, शरीर कभी टूट जाए क्या खाओ मालूम, सदगुरु नहीं बदले जाते, मास्टर एम के छे कि हमारे शास्त्र में वो कहू छे कि गुरु अने पति एक ज रखा है, बीजू बदलाय नहीं, कैसा मगर आपको दर्शन नहीं करा दे तो फिर क्या करने का, उनकी जब इच्छा होगी ना, बॉडी तो टूट जाएगा, बॉडी तो टूट जाएगा, फिर गुरु किधर रहे अपना किधर कर रहे हैं, वो इमोर्टल है, ये गुरु का शिष्य का रिलेशन हो जाता है, महात्मा का जो रिलेशन होता है वो खत्म नहीं होता, संसारिक रिलेशन तो ये पूर्व जन्म का, सारे साथ में गुरु पाचा आप तो रहे, सारे सोलदारों का एकदम फायदे था, और गुरु को बोलो कि भगवान ने बनाया क्या, किसने बनाया है, सारा कर लाओ, गुरु की सेवा कर दो, गुरु से इच्छा जो अपना बताए, अभी आप ही है अपने आपकी जो सेवा करते हैं, सभी तो आप उनको भगवान दिखाते हैं कि आया उसी है, इतना दिखा देते, ऐसे तो ये एक देखो वो आए थे इधर, वो हंस जी महाराज आजान बजान में, बोला मैं सबको भगवान दिखाता हूँ आना, तो गया तो बोला वहाँ पर जाओ वहाँ पर जाओ, ना बोला यहाँ भगवान ही दिखाते हैं तो वहाँ पर दिखाते, जब महात्मा हो जब उनकी सेवा करते जब उनका ध्यान आएगा तब वो देते हैं, गुरु ना गुरु पकड़ी रखा ना, गुरु जब हम गया तो ले जाए, गुरु जहाँ तक गया है वहाँ तक उसको उसी में ले जाता है, आगे की बात आगे देख लेंगे, ये गुरु जी पकड़ लिया वहाँ देख तो जहाँ तक गुरु ये है वहाँ तक तो अपने को ले जाएगा, विश्वास है ना, चिंता भरी कुछ होता नहीं, ये संसार ही ऐसा है, अभी तक तो चिंता अभी तक तो चिंता नहीं की है, अभी तक